એક મિનિટ માટે રોકાઈને પોતાને પૂછીએ, જ્યારે આપણે શરૂ કર્યું હતું ત્યારે આપણો ગોલ શું હતો? થાક આવશે, સમય નહીં મળે, લોકો સપોર્ટ નહીં આપે, આ બધું જ એક્સક્યુઝિસ છે. એક્સક્યુઝિસ એટલે કે બહાના આપણને આરામ આપે છે, પણ ગોલ આપણને આગળ લઈ જાય છે. જે લોકો આગળ વધે છે એ લોકો પરફેક્ટ નથી હોતા, એ લોકો એક્સક્યુઝિસને છોડે છે. દરેક દિવસ પોતાને પૂછવું જોઈએ, આજે મેં ગોલ માટે શું કર્યું? જવાબ ખાલી મળે તો સમજો કે એક્સક્યુઝિસ જીતી ગયા. મિત્રો, યાદ રાખીએ, ગોલ આપણને ઓળખ અપાવે છે, એક્સક્યુઝિસ આપણને અટકાવે છે. માટે આજે જ નિર્ણય લઈએ કે ગોલ યાદ રાખીશ અને એક્સક્યુઝિસ ભૂલી જઈશ.